આપેલા સમાધાનોનો વિચાર કર્યો છે. જે ત્રણ આજ્ઞાઓ થયેલી છે એ આજ્ઞાના સ્વરૂપના સંબંધમાં બધા વ્યાખ્યાકારોમાં એકમત નથી. કેટલાક વ્યાખ્યાકારો મધુવનની આજ્ઞા, ગંગાસાગર સંગમ ઉપર થયેલી આજ્ઞા અને ત્રીજી આજ્ઞા જે છે એને અલગ અલગ સંદર્ભમાં એમણે એને સમજાવી છે. કેમ કે આ વિષયમાં શ્રી મહાપ્રભુજીના જે વચનો છે એના સિવાય બીજો કોઈ કોન્ક્રીટ ઇતિહાસ આપણને ઉપલબ્ધ નથી. તો જેમને જે પરંપરામાં જે ઇતિહાસ મળ્યો છે તે અનુસાર એમણે એનો અર્થ કર્યો છે. પરંતુ એ જે કંઈ પણ સ્થિતિ હોય, શ્રી પુરુષોત્તમજીએ આ બધાનો સમન્વય કરીને કેટલીક વાતો બતાવી છે જે સર્વગ્રાહી બની શકે એવી છે. એટલે એ પ્રસિદ્ધનું જ નિરૂપણ મેં કર્યું છે. વ્યાખ્યાકારોના અંદર જે મતભેદ છે એનું નિરૂપણ મેં અહીંયા નથી કર્યું. એ વિષયમાં જિજ્ઞાસા હોય તો તે વ્યાખ્યાને આપણે અલગથી વિચારી શકીએ. હવે શ્રી મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે છે કે રઘુનાથજીને આ ગ્રંથનો ઉપક્રમ છે એને લઈને કહી રહ્યો છું. નનુ ભગવદીયા નામ અપી કદાચિત લોકવત કુતશ્ચિત અભિભવો દૃશ્યતે અતશ્ચ અભિમાનેન સ્વ અવમાનમ આશંક્ય અહમ ભગવતી કૃતમ આત્મનિવેદિતિ સર્વમ મયિ ભગવદેક કર્તૃત્વમ કર્તૃકમ ઇતિ વિમૃશ્ય મદ અપમાનમપી ભગવતૈવ કૃતમ ઇતિ ભગવત્યપી દોષસ્ફૂર્તૌ સદૃષ્ટાંતમ સમાધાનમ આહ. શ્રી રઘુનાથજી સમજાવી રહ્યા છે કે ભગવદીય છે એટલે પ્રભુનો ભક્ત છે, એનું પણ અભિભવ એટલે અપકર્ષ કે એની અધોગતિ લોકમાં જોવા મળે છે. કોઈ વખતે એનાથી કોઈ પાપાચરણ થયું હોય, કોઈ વખતે એને દંડ થયો હોય, કોઈ વખતે એનાથી કોઈ અનૈતિક કાર્ય થયું હોય, કોઈ વખતે એને એના કર્તવ્યથી વિમુખ થયો હોય, જેમ કૃષ્ણદાસ વગેરેના પ્રસંગમાં આપણે જોયું. હવે જે આ રીતે જેનો અધોગતિ થઈ છે એના મનમાં વિચાર થશે કે આવું શા માટે થયું, હું તો ભગવદ્ ભક્ત છું, ભગવદ્ ભક્તથી આવું કેવી રીતે શક્ય બને. એક શક્યતા એ છે કે જો આસુરાવેશ બહુ પ્રબળ હોય તો એના મનમાં એવો વિચાર ચાલે કે મારાથી કશું ખોટું થયું નથી, હું ભગવદીય છું, મારાથી જે થયું છે તે સારું જ થયું છે, મારાથી ખોટું કદી થાય જ નહીં. એક તો આ જાતની વિચારશૈલી હોય. એટલે એ સ્થિતિને આપણે અહીંયા નથી લક્ષ્યમાં રહી રહ્યા. એનાથી કંઈક ગડબડી થઈ છે અને એને કારણે એનો લોકમાં અપમાન થયું છે, નિંદા થઈ છે, ત્યારે એમ વિચારશે કે ભક્તિ માર્ગમાં તો ભગવાન જ બધું કરતા ધરતા છે. આમ તો બધા જ સંદર્ભમાં ભગવાન જ કરી રહ્યા છે, પણ ભક્તિ માર્ગની અંદર અંગીકૃત જે જીવ છે, શરણાગત જીવ છે, એનું તો કંઈ પણ કરનારા છે એ ભગવાન જ છે. એટલે લોકમાં એનો ઉત્કર્ષ થાય ચાહે તો અપકર્ષ થાય, એને લાભ થાય કે હાનિ થાય, જે કંઈ પણ કરે છે એ ભગવાન જ કરે છે, એવું ભક્તિ માર્ગની મર્યાદા છે. મહાપ્રભુજીએ પણ વિવેક ધૈરાશ્રયમાં વિવેક એ જ બતાવ્યો, હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ, ભગવાન જ પોતાની ઈચ્છાથી બધું કરે છે. તેથી યદિ એ ભક્ત છે એનો લોકમાં અપકર્ષ થયો, અપરાધ થયો, દંડ થયો, નિંદા થઈ, એ પણ ભગવાને જ કરાવી છે એમ ભગવાન ઉપર જઈને એ દોષારોપણ કરે છે. ભગવાન ઉપર દોષારોપણ કરે છે ત્યારે એના મનમાં એમ થાય છે કે હું ભગવદી હોવા છતાં પણ ભગવાને મારા સાથે આવું કેમ કર્યું. તો કે તુમને એસા મેરે સાથ ક્યું ક્યાં, એવું કહે ને ભગવાન સાથે પણ એક જાતની એવી ફરિયાદ કે આવું મારા સાથે શું કામ કર્યું તમે. એ રીતે ભગવાન ઉપર જઈને એ દોષારોપણ કરે. તે સ્થિતિમાં શ્રી મહાપ્રભુજી હવે એને સમજાવી રહ્યા છે કે આ રીતે પ્રભુના સંબંધમાં વિચારવું એ ઉચિત નથી. એમાં દૃષ્ટાંત આપી રહ્યા છે. ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્ઞા છે માનેતા કદાચિત અપમાને પી મૂલતઃ કા ક્ષતિર ભવેત. કે કોઈ ચાંડાલી સ્ત્રી હોય, દુષ્ટ સ્ત્રી હોય, એ અત્યંત નિમ્ન જાતિની ગણાય, એટલે તે વખતનું દૃષ્ટાંત આપ્યું છે. અત્યારે તો બહુ સન્માનનીય ગણાય, એને તો અનેક અત્યારે તો બધા વિશેષાધિકાર પ્રાપ્ત થઈ ગયા, એટલે રાજ્ઞા છે માન્યતા થઈ ગઈ અત્યારે, હે, ભારતના લોકતંત્રમાં માન્યતા થઈ ગઈ, બધા રિઝર્વેશન પ્રાપ્ત થઈ ગયા એમને. એમ કદાચ કોઈ એવી સ્ત્રી હોય નિમ્ન જાતિની અને રૂપવતી હોવાને કારણે કોઈ રાજા એના ઉપર પ્રસન્ન થાય અને એને પોતાની રાણી બનાવે. ક્યારેક એવું શક્ય છે કે કોઈ અપરાધવશ, કોઈ દોષવશ રાજા એનો અપમાન પણ કરે, એને દંડ પણ કરે. તો શ્રી મહાપ્રભુજી એ કહી રહ્યા છે કે રાજા દ્વારા થતું અપમાન કે દંડ છે, એનાથી એનું જે ચાંડાલી હોવાનું સ્વરૂપ હતું, જે અત્યંત નિમ્ન કક્ષાનું હતું, એમાં શું વધારો થઈ ગયો, ઓર વધારે શું નીચે જઈને એને પડી. કારણ કે એનું રાણીપણું તો અક્ષુણ્ણ છે. રાજા દ્વારા એનું અપમાન થાય તેમ છતાં પણ લોકમાં તો એની પ્રતિષ્ઠા રાજાની રાણી તરીકેની છે, એ તો પૂજ્ય રહેવાની જ છે, સન્માનનીય રહેવાની જ છે. એટલે શ્રી મહાપ્રભુજી એને જીવાત્મા ઉપર ઘટિત કરી રહ્યા છે આ દૃષ્ટાંતને, કે જે ભગવદીય કે ભક્તિ માર્ગી એવો અનુભવ કરી રહ્યો છે કે ભગવાને એનો અનાદર કર્યો, એનો તિરસ્કાર કર્યો, એની ઉપેક્ષા કરી કે એને દંડિત કર્યો, એ પોતાના મૂળ સ્વરૂપનો જો વિચાર કરે તો એની શું સ્થિતિ હતી આ સૃષ્ટિમાં. ભગવાનની આ વિરાટ સૃષ્ટિની અંદર એક ક્ષુદ્ર અણુરૂપ જીવાત્મા કે જેના અંદર ભગવાને પોતાના સકલ ધર્મો તિરોહિત કરી દીધા છે, પોતે ચૈતન્ય સ્વરૂપ હોવા છતાં, ભગવદ અંશરૂપ હોવા છતાં પણ પોતાના સ્વરૂપને વિસ્મૃત કરીને એક સાધારણ દેહધારી તરીકે પોતાના સ્વરૂપને જે જાણી રહ્યો છે, જે દેહ સ્વયં અચેતન છે, જીવાત્મા ચૈતન્ય સ્વરૂપ છે તેમ છતાં પણ પોતાના સ્વરૂપને એ દેહથી ઓળખાવી રહ્યો છે. દેહની ઓળખ જીવાત્માથી થવી જોઈએ, જે જડ કરતાં ઉત્તમ ચૈતન્ય છે, પરંતુ અહીંયા તો વિપરીત સ્થિતિ થઈ ગઈ. ઘોડાથી સવારની ઓળખ થાય કે સવારથી ઘોડાની ઓળખ થાય, એમ અહીંયા આખી ટેબલ ટર્ન થઈ ગયેલી છે. તો એવો જે જીવાત્મા છે એને ભગવાને આ જન્મ મરણના ચક્રમાં ફસાયેલો લૌકિક સંસારની અંદર પૂર્ણરૂપથી આસક્ત ગળાડૂબ છે, એને ભગવાને આત્મનિવેદનને કારણે પોતાનો સ્વજીય તરીકે, સ્વજન તરીકે અંગીકૃત કર્યો છે. એટલે જેમ કોઈ ચાંડાલીને રાણી તરીકેનું પદ પ્રાપ્ત થયું છે, એમ એક તુચ્છ ક્ષુદ્ર જીવાત્માને ભગવત સેવકરૂપ સ્વરૂપ પ્રાપ્ત થયું છે, એવું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે. એ સ્થિતિમાં કોઈ વખતે કોઈ અપરાધવશ જો ભગવાને એને દંડિત પણ કરી દીધો તો એવું તો શું મોટું પ્રલય થઈ ગયો કે એણે પોતાના મનમાં એનો અફસોસ કરવો જોઈએ કે એનો ઉદ્વેગ લાવવો જોઈએ. એ પોતાના મૂળ સ્વરૂપનો વિચાર કરે કે જે પતિત અવસ્થામાં હતો એના કરતાં તો એ ભગવદી તરીકે સ્થિત છે, તો ઘણી સારી સ્થિતિમાં છે, એમાં કોઈ જાતનો અફસોસનું કારણ રહેતું નથી. એટલે આ કેવી સ્થિતિ છે કે એક માણસે 10 રૂપિયામાં લોટરી લીધી, એને 1 કરોડ રૂપિયા લોટરીમાં લાગ્યા, 10 ના કરોડ થયા, એમાંથી 40 લાખ કે 50 લાખ રૂપિયા સરકારે ટેક્સના લઈ લીધા, એનો અફસોસ કરી રહ્યો છે કે અરે અરે અરે હું તો લૂંટાઈ ગયો, હું તો લૂંટાઈ ગયો. અરે ઓલા 50 લાખ મફતના 10 રૂપિયાના તને મળ્યા છે, એનો ઉત્કર્ષ કે એ સૌભાગ્યનો કોઈ તને વિચાર નથી, અને ઓલા 50 લાખ ચાલ્યા ગયા છે એના રોદણા રડી રહ્યો છે, એમાં તારા કયું ગાંઠનો દ્રવ્ય ચાલ્યું ગયું. તો એનો તો વિચાર કર કે જે ધૂળમાં પડ્યો હતો એને માથા ઉપર ઠાકુરજીએ બિરાજાવી દીધો, અને હવે માથામાંથી કુંડલમાં લટકાવી લીધો, એમાં પોતે પોતાનો અપકર્ષ માની રહ્યો છે કે અરે મારી તો અધોગતિ થઈ ગઈ. એમ ભગવાન કોઈ વખતે કોઈ જીવાત્મા સાથે આ જાતની પીડા કરે છે તો એમાં ભગવાન સામે કોઈ આંદોલન કરવાની આવશ્યકતા નથી, કોઈ ભૂખ હડતાલ કરવાની જરૂર નથી, કોઈ એ જાતના તીવ્ર પ્રત્યાઘાતો કરવાની આવશ્યકતા નથી. પ્રભુની એવી ઈચ્છા છે તે અનુસાર પ્રભુ કરે છે એમ વિવેક રાખીને, ધૈર્ય રાખી અને પરિસ્થિતિને સમજવી જોઈએ. અહીંયા આ વાતને શ્રી રઘુનાથજી સમજાવી રહ્યા છે કે ચાંડાલી ઇતિ પદમ મહાદોષોપલક્ષણ પરમ. ચાંડાલી પદ છે એ કોઈ ચાંડાલી જાતિ કે તદ વ્યક્તિના સંદર્ભમાં નથી, પણ અનેક દોષોવાળી કોઈ સ્ત્રી, અને એને રાજા કોઈ પત્ની તરીકે સ્વીકારે છે, અને કદાચિત તસી અપમાને પી એનું ક્યારેક અપમાન કરે તો પણ. મૂલતઃ એટલે સ્વરૂપાત ક્ષતિ હાનિ કા, એના સ્વરૂપમાં શું હાનિ થઈ, એટલે ચાંડાલીપણાથી વધારે એનું શું અપકર્ષ થયો એ તો કહો. કદાચ કોઈ હાનિ થઈ હોય અને એ પોતાના જે સ્વરૂપમાં હતી ત્યાં આવીને એને ટકી રહે તો પણ એનો અપકર્ષ તો નથી, એ જ્યાં હતી ત્યાં આવીને એને ઊભી રહી ગઈ. જેવું સાપ સીડીમાં આપણે રમીએ અને કોઈ સર્પ આવી જાય ને જ્યાંથી આપણે ચડ્યા આવીએ ત્યાં જ ફરી પાછા ઉતરી જઈએ. હજી ચાન્સ કેટલા બધા છે એમાં એટલો બધો અફસોસ કરવાની શું છે, એક રમત છે, પ્રભુ રમી રહ્યા છે, ક્યારેક ઉપર કરે ક્યારેક નીચે પટકે, તો જે કરી રહ્યા છે તે અનુકૂળ રહેવાનો આપણે ભાવ રાખવો જોઈએ. એવી રીતે ભગવત સંબંધમ વિના સર્વેષામ અંતઃકરણમ સ્વભાવ તો દુષ્ટમેવ. જીવાત્મા છે એ જે જીવાત્માનો ભગવત પ્રભુ સાથે સંબંધ નથી થયો એ સંબંધ રહિત હોવું એ જ દોષ છે. ભગવત સંબંધ રહિત હોવું એ જ દોષ છે. અને ઉત્કર્ષસ્તુ ભગવત સંબંધ કૃત એવ, જીવાત્માનો ઉત્કર્ષ એ છે કે એનો પ્રભુ સાથે સંબંધ થયો, આત્મનિવેદનરૂપ સંબંધ થયો, સેવાના રૂપમાં સંબંધ થયો, સમર્પણના રૂપમાં એનો પ્રભુ સાથે સંબંધ થયો. તો જેટલો જેટલો પ્રભુ સાથે સંબંધ થયો છે એ એનો ઉત્કર્ષ છે, અને જેટલો જેટલો સંબંધ પ્રભુથી આપણો દૂર રહે છે એટલો એટલો જીવાત્માનો અપકર્ષ છે. તેન યત્સંબંધાત સ્વયં ઉત્કૃષ્ટ એથી અભિમન્યતે તત્કૃત અપમાનેપી સ્વરૂપંતુ સ્વસ્ય પૂર્વમ સદોષમેવેતિ કુતસ્તરામ દોષાવકાશ. જે સંબંધથી પોતાનો ઉત્કર્ષ થયો છે એ સંબંધ તો આપણો યથાવત છે, એટલે જેને ભગવાને ભગવદી તરીકે પોતાના તરીકે અંગીકાર કર્યો છે એ ભગવદીતાની અંદર કે અંગીકારની અંદર તો કોઈ ભગવાને આપણી સાથે છેડો ફાડ્યો નથી, એ અંગીકાર તો કાયમ છે. જેમ ક્લાસરૂમની અંદર વિદ્યાર્થી ભણતો હોય, તોફાન કરે અને એને એમ કહે કે તું બેન્ચ ઉપર ઊભો થઈ જા, તો શું એને સ્કૂલમાંથી નામ કાઢી નાખ્યું છે કે એટલી બધી હાય હત્યા મચાવે કોઈ ઊભો થઈ જાય? થોડી વારમાં કૃપા કરીને એને શિક્ષક કહે છે કે હવે બેસી જા. તો આ જે અપમાન છે એ અપમાન કોઈ એટલું મોટું અપમાન નથી કે જાણે એને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હોય એટલી હાય હત્યા એને મચાવવાની હોય એમ. એટલું સૌભાગ્ય એને છે કે ક્લાસ ટીચર એને ક્લાસમાંથી બહાર નથી કાઢી મૂક્યો, કેમ કે એ વધારે મોટી સજા છે. પણ મોટે ભાગે વિદ્યાર્થીઓ એ સજાને વધારે પસંદ કરતા હોય છે. હું મારી લાગણી કહું છું કે બેન્ચ ઉપર ઊભા કરે એના કરતાં કાઢી મૂકે તો થોડી બહારની હવા ખાવા મળે. પરંતુ પોતાના કલ્યાણને નહીં સમજનારા, ક્લાસરૂમને ઊભા રહેશો તો કમસે કમ ત્યાં જે અધ્યયન થઈ રહ્યું છે એ તો કાનમાં પડશે કે નહીં? બહાર કાઢી મૂકવું એ તો બહુ મોટી સજા છે. એમ અહીંયા જીવાત્માને એ દૃષ્ટિથી નથી સમજાવી રહ્યા, અન્ય દૃષ્ટિથી કે ભગવાને અપમાન જ તો કર્યું છે, ભગવાને અંગીકારને તો કેન્સલ નથી કર્યો, તો શા માટે એટલો અફસોસ થવો જોઈએ? દ્રષ્ટાંતે એવમ જ્ઞેયમ સદોષાયા અપી ચાંડાલ્યા રાજપરિગ્રહાત માનિતાયા અપી કદાચિત રાજકૃત તિરસ્કારે સ્વજાતીય પતિકૃત સમ્માન તો વરમ રાજકૃત તિરસ્કાર હતી. ચાંડાલી રાજપત્ની બની, પછી રાજા દ્વારા એનું અપમાન થયું. હવે એવી પરિસ્થિતિ વિચાર કે એની એનો સંબંધ રાજા સાથે ન થઈને એનો સજાતીય કોઈ ચંડાલ સાથે એનો વિવાહ થયો હોત અને એ એને ખૂબ માન સન્માન આપત. હવે આ પરિસ્થિતિની તુલના કરો કે ચંડાલ પતિ દ્વારા થયેલું સસ